સચ બાત નહી હૈ સબ લોગ બોલતા હૈ ગલત બાત હૈ આપકા પુણ્ય કા યોગ આ ગયા આપકે પુણ્ય જો હોગા પુણ્ય સબ અચ્છા કામ કરના જોખમદારી અપની હૈ કેસા બતાતા હૈ ભગવાન નહીં કરતા હૈ અપની જોખમદારી હૈ જો કુછ કરતા હૈ જોખમદારી જોખમદારી અપની હૈ તો આપણે અચ્છા અચ્છી ચીજ કરના ચાહિએ અચ્છી બાત કરના ચાહિએ અચ્છી સમજ્યા ને આગે પછી બોલતા હૈ ભૂખ લગે તબ કચુ નહીં સૂજે જ્ઞાન ધ્યાન સબ રોટી મેં જ્ઞાન ધ્યાન સબ રોટી મેં કહત કબીરા સુનો ભાઈ સાધુ આગ લગો એ પોટી મેં તને લાગી નથી ને ભૂખ તને પછી આપણું ધારું બોલાય બરોબર ને આ તો તીર ફૂટી ગયા પછી વાગી દે કોઈ આપડે તીર ફોડ્યા પછી ખબર એવું થાય દાદા પણ એવું જ થાય છે એવું થઈ જાય એટલે આ છે તે આપડા છે તે નટુભાઈ મૌન લઈ લઈને બધું આગળ પાડી દીધું દાદા પણ રજા હોય તો વધારે બોલાય છે એમ તો એટલું મૌન લઈ લે ને મૌન થી ફાયદો થઈ જશે અમે તને આજ્ઞા આપીશું એ પ્રમાણે આખો દિવસ મૌનમાં રહેવું વાતચીત કરવી હોય તો કાગળમાં લખીને આપવું પછી મળે થી બોલવું નહીં એમના ઘરમાં બધા એને મને આઈને કહ્યું મારી ઈચ્છા નહીં છતાં દાદા બોલી જ ભાઈ છે આપણે બહુ અસર ના થવા દેવી જોઈએ શું થયું અમે કહ્યું છે કે રેકર્ડ છે રેકર્ડ ની અસર ના થઈ જોઈએ એટલા માટે અમે રેકર્ડ કર્યું ને પોતાના હાથની સત્તા નથી એ તો અમે આ રસ્તો કરીશું અમે આ મૌન આપી રહે એવું તેવું બધું આપીને રસ્તો કરીશું પણ એ સત્તા ની વાત નથી એ બધી દાદા હું તો બિલકુલ બોલતો નથી હે હું તો બિલકુલ બોલતો નથી આ લોકો કોઈને પણ ઠીક છે હું તો કોઈને કશું કહેતો સ્થૂળ સંયોગો સ્થૂળ સંયોગો સૂક્ષ્મ સંયોગો વાણી ના સંયોગો પર છે પરાધીન છે એ રેકર્ડ કહ્યું એટલે આપડે કોઈ બોલે એટલે આપડે જાણું કે રેકર્ડ વાગી પોતાના હાથની સત્તા નથી એમાં તમે સમજી ગયા છો ને વાત ને સમજી ગયા છો ને પછી ખબર છે હું તો બોલતો નથી એ પોતાનો જ બહુ પસ્તાવો થાય છે ને એને પછી પણ થાય પસ્તાવો પછી ના અહીંયા આગળ મને કહ્યું ને મને કહે વિધિ કરી આલો કઈ એટલે આપણે કેવું જોઈએ કોઈ પસ્તાવો ના કરીશ બા ધીમે ધીમે થઈ જશે કે શું કેવું છે તમે જ્યાંથી કેવું જ્યાંથી મેં બિલકુલ કોઈને કેવાનું બંધ કરી દીધું મેં નિર્વિચાર અને નિર્વિકલ્પ એ બે માં ફેર છો નિર્વિચાર એટલે વિચાર રહિત પણ અને નિર્વિકલ્પ એટલે વિકલ્પ રહિત પણ એટલે વિકલ્પ રહિત પણ એટલે શું કે આપણે હું આ છું ફલાણો છું એ બધું વિકલ્પો ના થાય પણ વિચારો થાય વિચાર તો વિચાર રહી પણ વિચાર ખલાસ થઈ જાય એટલે શૂન્ય થઈ ગયો પણ નિર્વિકલ્પ એટલે તો વિકલ્પ રહી વિચાર શૂન્ય તો માણસ થઈ જાય બીજા એમને એમ થઈ જાય પણ નિર્વિકલ્પ ના હોય વિચાર શૂન્ય તો બાવા થઈ જાય અમૃપાળો બંધ જેવો દેખાતો હોય ટોગરા જેવો દેખાતો હોય લોકો બાપજી બાપજી કર્યા કરે કારણ કે મળે મનની મનની ઉપાધિ નહીં ને એટલે મનની ઉપાધિ નહીં એટલે મળું કેટલાક બાદમાં એવા હોય છે એને પછી જ્ઞાનદાર ના હોય, શાંતિમૂર્તિ લાગે. એટલે હમણાં એ નિર્વિકલ્પ નો બાર અર્થ જ એમ જ કરે છે, નિર્વિચાર એમ અર્થ કરે છે. નિર્વિકલ્પ નો અર્થ બાહેર અહીંયા નહીં, એ નિર્વિચાર એમ કરે છે, વિચારોને બંધ કરવાનો. બહાર નીકળે નિર્વિકલ્પ તો કોઈ હોય જ નહીં શકે. નિર્વિકલ્પ તો જ્ઞાની સિવાય નિર્વિકલ્પી, નિર્વિકલ્પી એ જ્ઞાની સિવાય કોઈ હોય શકે નહીં, અને નિર્વિચારી હોય શકે. નિર્વિચારી ગમે તે બાવા થાય, કોઈ કોઈ બાવા હોય છે હિમાલય મળે બધું. મન નહી, મન ની ખોજ નહી ખોજે. એમના કરતા તો બધા આચાર્ય મહારાજ હારા, એ વિચાર વાળા છે, ખૂબ વિચાર વાળા છે હારા. કારણ કે આગળ વધેલા નિર્ વિચાર તો રસ્તામાં બંધ કરી દે. ઘણા બધા બહુ પાછા દસ હતાથી બંધ કરતા કરતા હોય ને, બિલકુલ ટોપરા જેવો થઈ જાય વિચાર. ફરી પણ એને વિચારની ભૂમિકા ઉત્પન્ન કરવી પડશે, અને ત્યાર પછી જ થશે. વિચારની ભૂમિકા ફરી ઉત્પન્ન કરવી પડશે, એ રસ્તો નથી નિર્વિચાર. અને નિર્વિકલ્પ તો જ્ઞાન છે, ભાઈ નિર્વિચાર હોય છે. નિર્વિચાર ગમે તે માણસ હોય છે, જ્ઞાન હોય ના હોય, મનને મન વિચાર કરતું બંધ થઈ જાય, સેન્સિટિવ થઈ જાય. એટલે છેવટે કૃપાળુદેવ કહે છે, એવું કર વિચાર તો પામ, વિચાર તો જોશે જ કે છે. કર વિચાર તો પામે, વિચાર તો છે નહીં જોશે. અને પામ્યા પછી વિચાર ની જરૂર નથી કરતી, પછી વિચારો જ્ઞેય થયા. શું થયું? જ્ઞેય થયા પછી પછી પોતાને કશું રહ્યું નહીં. બાકી મનને શૂન કરનારા માણસો છે, તોબરા જેવા દેખાય. એટલે મને કોઈ પૂછે તારે, હું કહું તડબુચું જાણી લે, કહ્યું આપણે તડબુચું વળે નહીં, કશું ના કરે, સ્વભાવ દેખાય. હા, આપણું શું કર્યું? આપણું કામ થાય એવું હોય મોકલે જવાનું, તો કામ નહીં. ઠંડક વારે જરા, કારણ કે પ્રકૃતિ જેવો લાગે છે. આ ઝાડ પણ બોલતા નથી, વિચાર નહીં કરતા, કેવા સારા લાગે નહીં? આ ઝાડ પણ વિચાર નથી કરતા, બધા સારા લાગે છે. એવું એ ઝાડ પણ જેવો માણસ લાગે. એટલે લોકો બાપજી બાપજી કરે. એટલે આપણે મહાવીર સ્વામી છેલ્લી દેશના આપી, હે છેલ્લી દેશના આપી ને, હા, તો તે વખતે પણ એનો અર્થ એ થયો કે વિચાર તો હતા જ, હે વિચાર હતા જ તે વખતે પણ. તે સુધી વિચાર તો તે સુધી રહેવાના, પણ તે એમના વિચાર કેવા હોય અને નિર્વિચાર કેવા એવા હોય. કેવો બીજો વિચાર? એક સેકન્ડ સેકન્ડ સેકન્ડ એ નહીં, જેમ આપણે લગ્નમાં ઉભા હોય ને, બધા જે જે કરવા નહીં આવતા, એમ જે જે કરીને આગળ ચાલો, જે જે કરીને આગળ ચાલો. એટલે એ કર્મ ઉદય ઉભો થયો, તે વિચાર આવે, એ કર્મ જાય, ને પછી બીજું કર્મ આવે. ઉદય થાય અસ્ત થાય, ઉદય થાય અસ્ત થાય, ઉદય થાય અસ્ત થાય, અટકે નહીં કોઈ જગ્યા. ગ્રંથિ બધી ખરાબ થઈ ગઈ ને, અને એમને હેરાન નહીં ના કરે, અમને હેરાન ના કરે. કારણ વિચારના તો બધા ઝોલમ ઝોલમ આવે, તેને હેરાન કરે. ઝોલમ ઝોલમ અમે અમે આ એક આવે નહીં. એ તો મનનો ધર્મ છે વિચાર કરવો, એટલે મનનો ધર્મ ખલાસ થઈ ગયો. કહેવાય મનનો ધર્મ સાંભળવાનો છે, જ્યાં સુધી ભણ હોય ત્યાં સુધી સાંભળે. એ મનનો ધર્મ જ છે વિચાર કરવાનો. પણ એને મનો લે જ કહેવાય. તે વખતે એક વિચાર આવે ને જાય, અને કશું અડે નહીં, કશું નહીં, તોફાન બુફાન કર્યા બગીચા જેવું લાગે. હું નાનો ફુવારો ઉડ્યા કરતો હોય ને એવું લાગે. નિર્વિકલ્પ બહુ મોટું પદ છે, બહુ ઊંચું પદ. આપડે આ નિર્વિકલ્પ દશા વાબળવામાં આવ્યું હતા પહેલી વખત. હું કરતા પદ ગયું એટલે નિર્વિકલ્પ થયો. શું થયું? નિર્વિકલ્પ. કરતા પદ નું ભાન તૂટ્યું એટલે નિર્વિકલ્પ થયો. બહુ ઊંચું પદ આ તો કોઈ ગજબ નું ઊંચું પદ છે, પણ આપણા મહાત્મા નું સમજણ નહીં. બાકી આની કિંમત ના સમજાય. આ ગજબ ની વસ્તુ છે. કિંમત સમજવી બહુ મુશ્કેલ છે. કિંમત સમજવી બહુ મુશ્કેલ, બહુ મુશ્કેલ. જેથી આ કવિએ ગાગા કરી છે, ગાગા કરી છે. તમે ગાગા કરજો કે છે, તમને ના આવડે તો મેં કરી છે કિંમત, એ પણ તમે ગાગા કરજો કે આ કવિને આટલી બધી કિંમત ના હોય, પણ એને આ સહજ ભાવે નીકળ્યું છે. જગત કલ્યાણ માટે નીકળ્યું છે. એ પદ ચેકો નહીં પડ્યું તો આટલા બધા પદ એને મળે નીકળે. તેવું જ્ઞાની પુરુષ સમજી દઉં કે આ ભાઈ વિરોધાભાસ છે. કરતા પદ જ નથી, કરતા ભાવ જ નથી ને. તેથી આ શુક્લચાર્ય ને ત્યાં લખાઈ દીધું. તેથી કહે છે કે આવું કોઈ વર્લ્ડ માં પદ હોય નહીં. તો નિર્વિકલ્પ પદ બહુ ઊંચું પદ, ગજબ નું પદ આપે. સાંભળવામાં ના આવ્યું હોય એવું પદ આપે. કપિક માર્ગ તો જ્ઞાનીઓને છે જ વિકલ્પ થાય. જ્ઞાનીઓને એવું છે જ વિકલ્પ. કૃપાળુદેવને નિર્વિકલ્પ, કૃપાળુદેવને નિર્વિકલ્પ છેલ્લે થયેલું? ના, થયેલું જ નહીં, થયેલું જ નહીં. નિર્વિકલ્પ પદમાં એ પોતા હતા, સમજો ને. પણ નિર્વિકલ્પ પણ ઉત્પન્ન થઈ ગયું નહીં. હું કરતા છું એવું, એટલે ત્યાગ નો કરતા છું એવું ભાન રહી ગયું. ત્યાગ નો કરતા છું, સર્વસંગ પરી ત્યાગ મારે કરવાનું બાકી છે. એ કરતા પણ એવું ભાન રહી ગયું. બહુ સુખ બહુ સુખ. નિર્વિકલ્પ પદ જ કહેવાય, એ તો બહુ જ્ઞાની પણ છે. અને કુતરા તેની ઉપાધિ રહ્યા નિર્વિકલ્પ જ કહેવાય. પણ એમ કે એને આ ત્યાગ નથી થતું, ત્યાં નિર્વિકલ્પ થતો. કોઈ બીજી કઈ બાબત આમ આમ કરવાની આવી ઈચ્છા છે કે જેટલું કરવાનું બોલે નઈ તેમાં વિકલ્પ હોય હોય જ નહીં. તદ્દન નાપકી ના હોય, તદ્દન નાખી બેઠા ના હોય. નાખી તો ક્યારેક પદ તમારું બદલાઈ ગયા હોય અને વ્યવસ્થિત જ્ઞાન આ કરે છે. એમને પ્રારંભને બોલવું પડશે. તો પ્રારંભ હરી કરે એ ખરું એ બોલવું પડશે. પણ જબરદસ્ત જ્ઞાન આ કાળમાં જે પુરુષ એવા હોય એવા પુરુષ આક્રમ ક્રમિકમાં ના હોય. તે ભાઈ આપડે આશ્રમ આપીએ એવા બધા જ્ઞાનીઓ ઘણા થયા છે. કેટલાક તો એવા સર પાકવા આવ્યા છે. પેલો ડોક્ટર ને દશા કહી દઉં કે લે બેને શું કે છે. બધું બદલાઈ ગયું, આખું બદલાઈ ગયું. કશું એમને પેલા ઉગ્ર થઈ જતા, ગુસ્સા થઈ જતા, બધું કશું કશું નથી. જ્ઞાનમાં જ્ઞાનમાં જ રહેશે. ડાક્ટર નો વાઈફ આવે. મેં બે ત્રણ વર્ષ દાદા જોડે રહું એટલે અમે બધા લોકોને ઉપદેશ આપું છું. આપે એવું વાણી ની મછૂટ થઈ જાય કે છે જ્ઞાની પાસે લેથજી નથી તો શું કેવાય અમારું બે ભ્રમ જેવું રોડ પર ચાલતા હોય તો નામ તો બધું બોલી ગયા કારણે ચિત્ર કર્મ ને બોજા પુષ્કર બાર મહિના જેટલો મોહ એટલી જ બળતરા, જે એક બાજુ જેટલો મોહ એટલી જ બળતરા, એટલી જ બળતરા. જે ઊંચો માલ હતો તે જ પામ્યા છે, બીજી બીજા નથી પામ્યા. બીજા પામે નહીં, આપણે તો બધો ઊંચો ઊંચો માલ ક્યાં જઈને આવે છે, તેવો તેવો માલ નથી આવતો. મલમ પટ્ટી કરે દાદા આપણને. આ તો બધું માણસ આવે છે જાય છે, પણ કોઈ દાડો કોઈનું કશું ખોવાતું નથી, કોઈનું કશું એ નહીં, કઈ ભાંગજ નહીં, ઝઘડાટ નહીં, ખલા ભાંગજ નહીં, મતભેદ નહીં, લખો નહીં. તે દુઃખ થાય એવું કઈ વર્તન કરીને સંભાવે નિકાલ કરે. તમે અહીંયા અવરું કરતા હોય ને તો પેલા બધા સંભાવે નિકાલ કરે, બધા સંભાવે નિકાલ કરે. ટૂંકું છે ને, ટૂંકા કરી પાંચ જ વાક્યો આપી દીધો, વધારે બીજું કશું પાંચ જ વાક્યો આપી. હવે બધું ગૂંચાવાનું કારણ ના રહ્યું ને, અને શાસ્ત્ર વાંચે તો કઈ નો કઈ કઈ ગમ જતો રહે એવું છે. કારણ બુદ્ધિ નું ઠેકાણું નથી, બુદ્ધિ લીક થઈ ગયેલી છે. કઈ ગમ જતો રહે એમ કઈ કહેવાય નહીં, એટલા માટે શાસ્ત્ર બંધ કરવાના કહ્યા. પેપર વાત જે કઈ છે, ફાઇલ છે ને, પેપર ફાઇલ છે, માટે મારી પણ આપ માટે આજ્ઞા રહેજે. અને હું શુદ્ધાત્મા છું, બસ તમારે સારું પરિણામ પામ્યું છે. હજી આગળ વધશે, જેમ જેમ કાળ થશે ને તેમ બધા કર્મ ના બધા ફેર થઈ જાય, મોટા મોટા ચીકણા ચીકણા બધા ઉડી જાય ને, પછી આ જ્ઞાન સારું છે. તેના ચીકણા ઉડી જાય કર્મ, એનો સ્પર્શ આપી ફળ આપી જતો રહે. કડવું તો મીઠું, કોઈ કડવું ફળ આપે, કોઈ મીઠું ફળ આપે, આપી જતો રહે. સમજો ને, આપડે કઈ એકતા જે ફળ આપવું છે આપ કે તો દાદા બેંક માં બેઠો છે, આવે કે ભારે ના દાય નહીં કરે. બાકી ના રહે, આખા દિવસ માં પાંચે રાખી કામ લાગે. અને મનમાં મનમાં એમ કભિક માર્ગ માં એમ કે સંસારી છે, આપણે મોક્ષ રીતે થાય, આપણે તો ચમકી તે ના થાય. સ્ત્રી રહી, છોકરા રહ્યા, વિષય રહ્યા, ના આપણે તો કહ્યું કે ભાઈ મન વચન કયા નહીં, તમામ સંગીત ક્રિયાઓથી હું તદ્દન અસંગ છું, તે આખું સંગીત ક્રિયાઓ ઉડાવી એટલે બધું ઉડાવી મારી દેશ દેશ કરીને મારી હાથમાં જુઓ અને વ્યવસ્થિત આપી દે, કોઈ દેખો નહીં વ્યવસ્થિત. આ તો ગમે તે માણસ અક્રમ જ્ઞાન લઈને ફરે, વ્યવસ્થિત ના જ્ઞાન ના આધારે વ્યવસ્થિત છે જ્ઞાન આપ્યું એ સુધી રહે. વ્યવસ્થિત તમે બહુ બધું કરતું છે એટલું તો લઘુસિંહ ને તારા સુરત માં એક બીજા એક લલ્લુજી હતા ને મના, એમને એ માદા થયેલા, આ માદા પેલા લલ્લુજી છે તે મરી ગયા. ત્યારે આ લલ્લુજી ના મનમાં એમ થયું કે સર મારી ને એની રાશિ એક છે અને એ મરી ગયા તો મારો દેહ સુધી જશે, તું પ્રભાવ દેહ ના દર્શન કર્યા તો હું મરી જઈશ. એટલે એમને કાગળ લખ્યો પ્રભાવ દેહ ને, આવી રીતે લલ્લુજી મરી ગયા ને હું તમારા દર્શન કર્યા તો મારે જતું રહેવા છે, મારું શરીર સારું નથી, પ્રભાવ દેહ હમણાં મરવા છે બધી ભય રાખશે નહીં. એટલે આ વ્યવસ્થિત હોય તો છોડી દે ને, ક્યાં નહીં છોડી દે, પણ તે જ સુધી ભય લાગે. બહુ જતી રહી હતી એ તો મને એમ થાય કે આ કોઈ દાડો નહીં આ શું કરીશ, કેટલી રાતે ઊંઘા ના આવે. અને આપણે ત્યાં કહ્યું છે ને વ્યવસ્થિત વ્યવસ્થિત કઈ સુઈ જાય ને દાદા દાડો પાછી આવે. કઈ આ વરગાડ કઈ છૂટે એવા છે, છોડ્યા છૂટે નહીં, આપણે છોડીએ ને કઈ ના છોડીએ ના છૂટે આપણે કર્મ છે યાંત્રિક જ્ઞાન વો હમકો ખુલને વાલા હૈ, ઉસમે જ્યાદા દેર નહીં હૈ. શું કહે છે? ન્યુમરોલોજી નું જ્ઞાન એટલે અંક શાસ્ત્ર અને એસ્ટ્રોલોજી એ બધું છે, તો એ જ્ઞાન કે છે મને હવે થોડા વખત માં ખુલવાનું છે કે છે, એવું મને લાગે છે કે વો આપની કૃપા થી ખુલને વાલા હૈ. તો વો અને એ આપની કૃપા થી ખુલવા, વો જ્ઞાન ખુલ જાવે નહીં, સબ જ્ઞાન ખુલ જાતા હૈ. તત્વ જ્ઞાન કા હી જ્ઞાન કે લિયે મેં વો પ્રયાસ કી, એક જ્ઞાન ખુલ જાવે સબ જ્ઞાન ખુલ જાતા હૈ. કોઈ જ્ઞાન હૈ કોઈ પ્રકાશ હૈ ઇસે સબ સબ પ્રકાશ હો જાતા હૈ, સમજ્યા ને? એસ્ટ્રોલોજી વો સબ સબ્જેક્ટ હૈ, વો પ્રકાશ નહીં હૈ, વો પ્રકાશ ખુલ ગયા સબ સબ્જેક્ટ અપને કો ઓટોમેટિક ખુલ ગયા, સમજે ને? એસ્ટ્રોલોજી પ્રકાશ, વો પ્રકાશ નહીં હૈ વો સબ્જેક્ટ હૈ, સમજે ને? ઓર પ્રકાશ યે હૈ, મેં ખુદ આત્મા હું, શુદ્ધ આત્મા હું, મેં ઇસકા ઇસસે પ્રકાશ હો જાતા હૈ. પ્રકાશ સબ દિખા દેખ સકતા હૈ, સબ હમ દેખ કે બોલતા હૈ, પુસ્તક પર પઢ કે નહીં બોલતા હૈ, હમ એસે દેખ કે બોલતા હૈ. દૂસરા રોલ આદમી કો સબ સાયન્ટિસ્ટ હો બાયન્ટિસ્ટ હો સબકો મેં પૂછતા નહીં, તો દેખ કે મેં પૂછતા બોલતા હું. વો બોલતા હૈ કે આપ કહાં સે બોલતા હૈ, મેં પુસ્તક મેં નહીં બોલતા હું, આંખે દેખ કે બોલતા હું. પુસ્તક કી બડેલી બાત યે નહીં હૈ, એક શબ્દ હૈ ઇધર. વો અક્રમ વિજ્ઞાની હૈ, વર્લ્ડ મેં 10 લાખ સાલ મેં એક દફે હોતા હૈ, હોતા હૈ નહીં એસા અક્રમ. इसने कुछ कर त्याग बाद कुछ करने का नहीं, उसी उसी पास आ गया तो खलास काम हो गया. बराबर है, सच्ची बात है, वो 100% सच्ची. हमको 99.9% ये सच्ची मालूम पड़ रही है, 99.9 वो खाली 100 होने के लिए थोड़ा सा व्यवधान है. इसके लिए वो 100 होने के लिए मैं चाहता था कल जो है एक कोई ऐसे स्थान पर मैं आपको ले जाना चाहता था जहाँ हम दो रहेंगे. कैसे मने 99.99 સુધી આ તમારું જ્ઞાન એ થઈ ગયું છે કે છે, એક પોઈન્ટ બાકી છે. વો બાત બાત મેં આપકો બતા દઉં. હાં જી, એસે જો હુઆ હે ને, હાં, જીતે અપને કો और दिवा है और सब ये इसकी डिबेट है, सब चीज है नहीं, मगर जहाँ सुधी जलाओ तब नहीं काम होता. हम जला देता है लाइट हो जाता है, फिर वो लाइट नहीं गन्या जाता है, समझ गया नहीं? वो जब सच्चा लाइट हो जाता था, आकर्षण हो जाता है इनके पास सबका, आकर्षण हो जाता है, समझ गया नहीं? और अंतर शांति हो जाती कायम की, परमानेंट. એટલે આપણે એ જ્ઞાન આત્મા કા જ્ઞાન જાણે, દૂસરા તો સબ જાણતા હે, વો તો ઠીક બાત હે, ઇસકી જરૂરી નહીં, વો પહેલા રાઈટ હો ગયા, સબ સબ વો તૈયારી હો જાતા હે, સમજ ગયા નહીં, અભી અભી ખુલ્લા હો જાયેગા સબ, તુમ્હારા જે થા નહીં, જો તુમ્હારા તુમ સબ જાણતા થા, વો સબ અભી ખુલ્લા હો જાયેગા, સમજ ગયા નહીં, વો જાણને કા ક્યા થા, અપના ખુદ કા સ્વરૂપ, વોહી પ્રકાશ હે વર્લ્ડ મેં, વો પ્રકાશ સે સબ દિખાતા હે. और प्रकाश बिना जो देखा है बुद्धि से देखा है, और बुद्धि का देखला अच्छी चीज नहीं, सच्ची बात नहीं होती, और प्रकाश की देखली बातें ही सच्ची है, समझे नहीं, और बुद्धि से तो दिखली बात बुद्ध हो जाता है आदमी, क्या होता है बुद्धि जो बढ़ गई तो बुद्ध हो जाता है, तो फिर चेतन बुद्ध की माफक फिरता है, अरे बुद्धि का फायदा नहीं, हमने बुद्धि छोड़ दिया, हम अबूध है, अबूध हमको बुद्धि बिल्कुल इतनी भी नहीं, हम ज्ञानी, बुद्धि के क्या होता है, इमोशन होता है, क्या होता है इमोशन, हाँ, तो इमोशनल से बुद्धू हो जाता फिर आदमी, मटे बुद्धि तो संसारों में ही बाहर निकलने नहीं देती, बुद्धि क्या बताती है, नफा और खोट, क्या बताती है, नफा और खोट को बताती है, हाँ, नफा और खोट कुछ है, संसार की बाहर नहीं निकलने देती, और ज्ञान प्रकाश वही सच्ची बात है, तो हमने जो ज्ञान प्रकाश दिया है ना, इससे सब कुछ तुम्हारा सब विषय जब तुम्हारे हाथ आ जाएगी, सब विषय तुम्हारा जो है ना, सब पूरा हो जाएगा अच्छी तरह से, और तो सत्य वचन है. अब मेरी ऐसी इच्छा थी आपको कल या परसों का एक कोई समय मेरे को दे दीजिए, मैं आपको कहीं पर ले जाना चाहता, तकदीर में नहीं है ये चीज, वो चीज तो बड़ी चीज है, वर्ल्ड में कभी नहीं हुई ऐसी अक्रम है. तो ठीक है, तो आप मुझे ले जाने की आपकी जैसी इच्छा हो, मुझे थोड़ा सा अलग आपसे बात करना जरूरी हो, तो वैसा टाइम महाराज, तुमने मेरे को आज्ञा मिल गई है, मेरा सबसे बड़ा भाग्य तुम्हारे काम का नहीं है, जब तुम्हारी खुली हो जाएगी सब काम का है, खुला नहीं हुआ है फिर क्या काम करोगे, ये खुली हो जाते तो हम पहचान लेता है कि उसकी खुली गई, समझ गए नहीं, तो आपकी क्या आज्ञा है, आज्ञा है दोनों आ जाओ, आप दोनों आ जाएं, आपकी हर एक आदमी का फायदा क्या बात करना चाहते हैं, वो फायदा नहीं होता है, वो बात मतलब इधर खुला हुआ नहीं, दादा समझेगा, और इधर ताला लगाया बड़ा देखता है, कितना ताला देखता है, कब टूट जाएगा, टूटेगा ताला, और क्या कभी क्या ताला ही तो है वो, ताले की चाबी का वाला ही, और इधर आ जाओ तो हम खोल देते हैं, मगर इधर आया नहीं क्या करते है, इधर जानता ही नहीं है, इधर क्या दवा मिलती है जानता नहीं, तो सब लोग जानता है कोई सत्संग होता है वो चालू खाते की चीज समझते है, ये चालू खाते की चीज है नहीं, अजनबी है, अलौकिक है, वो तो वर्ल्ड की 11वीं आश्चर्य से दस आश्चर्य हो गए, कभी नहीं हुआ है ऐसा, यूनिवर्स वर्ल्ड भी मत बोलिए उसको, यूनिवर्स तो अपने अपना काम निकाल लो, हम क्या बोलता है, तुम तुम्हारा काम निकाल लो इधर, इससे क्या है, तबियत अच्छी नहीं बराबर જ્ઞાનાધાર પ્રા Thank you. સચિદાનંદ પરમ પીત સંજીવની જય સચિદાનંદ પરમ પીત સંજીવની શબદ અર્થ પરમાર બ્રહ્મડિયા મૂળ ધણી પૂરતમ થી સુકતમ પંચક્ષરો દાદાભિ વિરાટ મૂળ પ્રકાર મોક્ષધાર ગણભિ હે વિરાટ મૂળ પ્રકાર મોક્ષધાર ગણભિ સતત ધોધમ પ્રેમ પુષ્ટિ કરાઉ સપ્ત પ્રેમ દે વિરલ સપ્ત પ્રેમ વિરલ અહો અજબ જાદુ શિષ મંદિરે સંપૂર્ણા આકમાલ ચમત્કાર દાદાજી બે પિતા આકમાલ ચમત્કાર દાદાજી બે પિતા જે ભજન છે તેજ પ્રગટ જ્ઞાની આરોગી હે જય ભજન છે તેજ પ્રગટ અંતર શાંતિ કર દી જાય નહીં અંતર શાંતિ કર દી જાય નહીં નામ કેવલ ધરમ ભીતર શાંતિ કર દી થાય નહીં ભીતર શાંતિ કર દી થાય એનું જનમ જગત કરમ ભીતર શાંતિ કર દી થાય નહીં ભીતર શાંતિ કર દી થાય નહીં એનું જનમ જગત કરમ આરોપિત ભાવે ભ્રાંતિ મય સ્પંદન આરોપિત ભાવે ભ્રાંતિ મય સ્પંદન મમ તિલ હું કારે મન વાણી શાંતિમય સ્પંદ મમ તિલ હું કારે મનવાણી તન આત્મા ભૂલાયો કેવળ દેહ માટે વીણ મંજિલ ગાડી ચડી ખોટે તાતે આત્મા ભૂલાયો કેવળ દેહ માટે મંજિલ ગાડી ચડી ખોટે પાટે ઉદગર માં તૃપ્તિ થાય નહીં એવું છે કામને કંચન પ્રલોભન ઉદગલ માં તૃપ્તિ થાય નહીં એવું છે કામને કંચન પ્રલોભન પોતાનું સુખ જાય નહીં એવું છે પ્રજ્ઞાનું તુજથી શોધન પોતાનું સુખ જાય નહીં એવું છે પ્રજ્ઞાનું સુજથી શોધન અંતર શાંતિ કરી જાય નહીં એનું જે નામ કેવળ ધરમ જલને ચેતન સ્વભાવે જુદા છે પરમે પોતાના ગુણો ભિન્ન છે જલને ચેતન સ્વભાવે જુદા છે પરમે પોતાના ગુણો ભિન્ન છે જ્ઞાની પોતાની અનંત સિદ્ધિ થી નિજ આત્મા જગવે જ્ઞાન જ દર્શન થી જ્ઞાની પોતાની અનંત સિદ્ધિ થી નિજ આત્મા જગવે જ્ઞાન જ દર્શન થી અંતર શાંતિ કરી જાય નહીં એનું જ નામ કેવળ ધરમ માણું ચોટી પીરે જ નહીં એવું રસાય સિદ્ધ સ્તુતિ પરમ એવું રસાય સિદ્ધ સ્તુતિ પરમ.